श्री पद्म पुराण उत्तरखंड अध्याय 93। मृग श्रृंगना पुत्र मृकंडु मुनि नी काशी यात्रा, काशी महात्मय तथा माताओं नी मुक्ति। वशिष्ठ जी कहे छे, आ प्रमाणे गृहस्थाश्रम में निवास करता महामुनि मृग श्रृंग नी पत्नी सुवृताए यथासमय एक पुत्र ने जन्म आप्यो। एना द्वारा पितृ ऋण थी छुटकारो मेळवीने मुनिश्रेष्ठ मृगशृंगे पोताने कृतार्थ मान्या अने विधिपूर्वक नवजात बाळकना जातकर्म संस्कार कर्या। तेओ परम बुद्धिमान मुनि त्रिकाळ ज्ञानी हता, तेथी तेमणे पुत्रना भावि कर्म अनुसार तेनु मृकंडु नाम राख्यू। तेना शरीर पर रणावो नर्भयाथी आवीने खंजवाड़ता हता, शरीरने रगड़ता हता, तेथी माताए तेनु नाम मृकंडु राख्यू। मृकंडु मुनि उत्तम कुळमां उत्पन्न थईने समस्त गुणोना भंडार बनी गया हता। तेमनु शरीर प्रज्वलित अग्नि जेवुं तेजस्वी हतुं। पिता द्वारा उपनयन संस्कार थई गया पछी तेओ ब्रह्मचर्यनुं पालन करवा लाग्या। तेमणे पिताની पासे रहीने संपूर्ण वेदोनो अभ्यास कर्यो। त्यार पछी पिता एटले के गुरुની आज्ञा लईने द्वितीय आश्रमनो स्वीकार कर्यो। मुद्गल मुनिની कन्या मरुद्वतीनी साथे मृकंडु मुनिना लग्न थया। त्यार पछी मृगशृंग मुनिनी बीजी पत्नी कमलाए पण एक उत्तम पुत्र ने जन्म आप्यो। ते सदाचार वेदाध्ययन विद्या ने विनय में सौथी उत्तम हतो, तेथी तेनुं नाम उत्तम राखवामां आव्युं। पिताए उपनयन संस्कार करी दीधा पछी उत्तम मुनिए पण संपूर्ण वेदों नो अभ्यास करीने विधिपूर्वक लग्न कर्या। कमनीय केशकलाप अने मनोहर रूपथी युक्त कमल जेवा विशाळ नेत्र तथा कल्याणमय स्वभाववाळी कण्व मुनिनी कन्या कुशाने तेमणे पत्नी रूपे ग्रहण करी। मृगशृंगनी पत्नी विमलाए पण सुमती नामना विख्यात पुत्रने जन्म आप्यो। सुमती पण संपूर्ण वेदोनो अभ्यास करीने गृहस्थ थया। तेमनी पत्नीनुं नाम सत्या हतुं। त्यार पछी सुरसाना गर्भथी पण एक पुत्रनो जन्म थयो जेनुं नाम सुव्रत हतुं। सुरसा कुमार सुव्रते पण संपूर्ण वेदोनो अध्ययन समाप्त करीने द्वितीय आश्रममां प्रवेश कर्यो। पृथ्वीनी पुत्री प्रेमवदा सुव्रतनी धर्मपत्नी थई। पिताए पोताना बधा पुत्रों पासे पर्याप्त दक्षिणावाळा यज्ञनो अनुष्ठान कराव्युं। ते बधा पुत्र सेवा शुश्रूषामां संलग्न थईने प्रतिदिन पिताની आज्ञानुं पालन करता हता। उत्तम लक्षणोवाळी पुत्रवधुओ वेदोना पारगामी कल्याणमय पुत्रो तथा उत्तम गुणोवाळी धर्मपत्नीओथी सेवित मृगशृंग मुनि गृहस्थ धर्मनुं पालन करवा लाग्या। सुमती उत्तम अने महात्मा सुव्रतने पण अलग अलग अनेक पुत्र थया जे वेदोना पारगामी विद्वान हता। माघ मास आवता मुनिवर मृगशृंग पोतानी धर्मपत्नीओ पुत्रवधुओ पुत्रो तथा पौत्रोनी साथे प्रातःकाळ स्नान करता हता। તેઓ એક માગ પણ કદી વ્યર્થ જવા દેતા ન હતા। માગ આવે ત્યારે સ્નાન દાન શિવની પૂજા વ્રત અને નિયમ આ ગૃહસ્થાશ્રમના ભૂષણ છે। આવું વિચારીને તે દ્વિજશ્રેષ્ઠ દરેક માઘમાં પ્રાતઃ સ્નાન કર્યા કરતા હતા। આ પ્રમાણે સાંસારિક સુખ સૌભાગ્યનો અનુભવ કરીને તે મહામુનિએ પોતાની ધર્મપત્નીઓનો ભાર પુત્રોને સોંપી દીધો અને ગ્રહપત્ય અગ્નિને પોતાના આત્મામાં સ્થાપિત કરી લીધો। પછી પુત્રનું મુખ જોઈ અને પોતાના શરીરને અત્યંત વૃદ્ધત્વગ્રસ્ત જાણીને તપોનિધિ મૃગશૃંગે તપસ્યા કરવા માટે તપોવનમાં પ્રસ્થાન કર્યું। ત્યાં પાંદડાનો આહાર, નાના તળાવોનું જળપાન, સંસારથી ઉદ્વિગ્ન થવા અને થવા તથા રેતાળ ભૂમિમાં નિવાસ કરવાના કારણે તેઓ મૃગો જેવા ધર્મનું પાલન કરવા લાગ્યા। મૃગોના ટોળામાં ચિરકાળ સુધી વિચરણ કર્યા પછી તેમણે બ્રહ્મલોક પ્રાપ્ત કરી લીધું। ત્યાં ચતુર્મુખ બ્રહ્માજીએ તેમનું અભિનંદન કર્યું। મુનિવરે મૃગશૃંગ દિવ્ય સિંહાસન પર બિરાજમાન થયા અને પોતાના દ્વારા ઉપાર્જિત ઉપમા રહિત અક્ષયલોકનું સુખ ભોગવવા લાગ્યા। ત્યાર પછી એક સમયે પ્રલય કાળ પછી શ્વેત વારાહ કલ્પમાં તેઓ ફરી બ્રહ્માજીના પુત્ર રૂપે ઉત્પન્ન થયા। તે સમયે તેમનું નામ રૂભુ હતું અને તેમણે નિદાઘને કલ્યાણનો ઉપદેશ આપ્યો। શીલ અને સદાચારથી સંપન્ન તેમની ચારે પત્નીઓ પુત્રોના આશ્રયમાં રહીને થોડા સમય સુધી કઠોર વ્રતનું પાલન કરતી હતી। ત્યાર પછી જીવનના અંતિમ ભાગમાં વૃદ્ધાવસ્થાના કારણે તેમના વાળ સફેદ થઈ ગયા। કમર ઝૂકી ગઈ, મોઢામાં એક બે દાંત જ રહ્યા તથા ઇન્દ્રિયોની વૃત્તિઓ પ્રાય નષ્ટ થઈ ગઈ. મુનિશ્રેષ્ઠ મૃકંડુના મરુદ્વતીને કોઈ સંતાન ન થયું. તેમણે માતાઓની આવી અવસ્થા જોઈને મનમાં આ પ્રમાણે વિચાર કર્યો, હું માતાઓને સાથે લઈને સ્ત્રી સહિત ભગવાન શંકરની રાજધાનીમાં જઈશ, જ્યાં તેઓ મુર્મુર્ષુ પુરુષોના કાનોમાં તારક મંત્રનો ઉપદેશ આપ્યા કરે છે. આવો નિશ્ચય કરીને તેમણે કાશીપુરી તરફ પ્રસ્થાન કર્યું. તેઓ માર્ગમાં કાશીના મહિમાના આ પ્રમાણે વખાણ કરવા લાગ્યા. મૃકંડુ બોલ્યા, જે માતા પિતા અને પોતાના બંધુઓ દ્વારા ત્યાગી દેવામાં આવ્યા છે, જેમની સંસારમાં ક્યાંય પણ ગતિ નથી, તેમના માટે કાશીપુરી જ ઉત્તમ ગતિ છે. જેઓ જરાવસ્થાથી ગ્રસ્ત અને વિવિધ પ્રકારના રોગોથી વ્યાકુળ છે, જેમના પર સતત આપત્તિઓનું આક્રમણ થાય છે, જેઓ કર્મોના બંધનમાં આબદ્ધ અને સંસારથી તિરસ્કૃત છે, જેમને પાપ સમૂહે દબાવી દીધા છે, જે દરિદ્રતાથી હારેલા, યોગ ભ્રષ્ટ તથા દાન તપથી રહિત છે, જેમના માટે ક્યાંય પણ ગતિ નથી, તેમના માટે કાશીપુરી જ ઉત્તમ ગતિ છે. જેમને ભાઈ બંધુઓની વચ્ચે માનહાનિ ઉઠાવવી પડતી હોય, તેમને એકમાત્ર ભગવાન શિવનું આનંદ કાનન કાશીપુરી જ આનંદપ્રદ છે. આનંદ કાનન કાશીમાં નિવાસ કરનારા દુષ્ટ પુરુષોને પણ ભગવાન શંકરના અનુગ્રહથી આનંદજન્ય સુખની પ્રાપ્તિ થાય છે. કાશીમાં વિશ્વનાથ રૂપી અગ્નિની આંચથી બધા કર્મમય બીજ શેકાઈ જાય છે. તેથી તે કાશી તીર્થ જેમની ક્યાંય પણ ગતિ નથી, એવા પુરુષોને પણ ઉત્તમ ગતિ પ્રદાન કરે છે. ત્યાં સંસારરૂપી સર્પથી દસાયેલા લોકોને પોતાના બંને હાથે પકડીને ભગવાન શંકર તેમના કાનોમાં તારક બ્રહ્મનો ઉપદેશ આપે છે. કપિલ દેવજીના બતાવેલા યોગ અનુષ્ઠાનથી, સાંખ્યથી તથા વ્રતો દ્વારા પણ મનુષ્યને જે ગતિની પ્રાપ્તિ થતી નથી, તેને આ મોક્ષ ભૂમિ કાશીપુરી અનાયાસે જ પ્રદાન કરે છે. આ કાશીની પ્રાપ્તિ જ યોગ છે, આ કાશીની પ્રાપ્તિ જ તપ છે, આ કાશીની પ્રાપ્તિ જ દાન છે, અને આ કાશીની પ્રાપ્તિ જ શિવની પૂજા છે. આ કાશીની પ્રાપ્તિ જ યજ્ઞ, આ કાશીની પ્રાપ્તિ જ કર્મ, આ કાશીની પ્રાપ્તિ જ સ્વર્ગ, અને આ કાશીની પ્રાપ્તિ જ સુખ છે. કાશીમાં નિવાસ કરનારા મનુષ્યનું કામ, ક્રોધ, મદ, લોભ, અહંકાર, માત્સર્ય, અજ્ઞાન, કર્મ, જડતા, ભય, કાલ, વૃદ્ધત્વ, રજોગુણ અને વિઘ્ન બાધા કાંઈ બગાડી શકતા નથી. પોતાની માતાઓનું માર્ગજન્ય કષ્ટ દૂર કરવા માટે આ પ્રકારની વાતો કરતા રહીને મૃકંડુ મુનુ ધીરે ધીરે ચાલીને માતાઓ સહિત કાશીપુરીમાં જઈ પહોંચ્યા. ત્યાં તે મુનિએ વિલંબ કર્યા વિના સર્વપ્રથમ મણિકર્ણિકાના જળમાં વસ્ત્ર સહિત વિધિપૂર્વક સ્નાન કર્યું. ત્યાર પછી સંધ્યા વગેરે શુભ કર્મ કરીને પવિત્ર થઈને તેમણે ચંદન અને કુશ મિશ્રિત જળથી દેવતાઓ અને ઋષિઓનું તર્પણ કર્યું. પછી અમૃત જેવા સ્વાદિષ્ટ પકવાન, સાકર નાખેલી ખીર તથા ગોરસ દ્વારા બધા તીર્થ નિવાસીઓને તૃપ્ત કરીને અન્નદાન, ગંધ, ચંદન, કપૂર, પાન અને સુંદર વસ્ત્રો વગેરે દ્વારા ગરીબો તથા અનાથોનો સત્કાર કર્યો. ત્યાર પછી ભક્તિપૂર્વક ઢુંઢીરાજ ગણેશ પર ઘી અને ચંદન ચડાવીને 5 લાડુ અર્પણ કરીને આત્મીય જનોને વિઘ્ન બાધાઓના આક્રમણથી બચાવીને અંત ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ત્યાં બધા દેવતાઓની પૂજા કરી. ત્યાર પછી મહામના મૃકંડુએ ભગવાન વિશ્વનાથને નમસ્કાર અને તેમની સ્તુતિ કરીને માતાઓની સાથે વિધિપૂર્વક ક્ષેત્રોપવાસ કર્યો. વિશ્વનાથજીની સમીપમાં તેમણે જાગરણ કર્યું અને સવાર થતા મણિકર્ણિકાના જળમાં સ્નાન કર્યું. સંપૂર્ણ અનુષ્ઠાન પૂરું કરીને નિયમોનું પાલન કરતા રહીને પવિત્ર થઈને વેદ વેદાંગના પારગામી મહાત્મા બ્રાહ્મણોની સાથે પોતાના નામે એક શિવલિંગની સ્થાપના કરી, જે સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારું છે. તેમની ચારે માતાઓએ પણ પોતપોતાના નામે એક એક શિવલિંગ સ્થાપિત કર્યું. તે બધા લિંગ દર્શન માત્રથી મુક્તિ આપનારા છે. ઢુંઢીરાજ ગણેશની આગળ મૃકંડ વિશ્વર શિવના દર્શન કરવાથી સંપૂર્ણ કાર્ય સિદ્ધ થાય છે. અને કાશીનો નિવાસ પણ સફળ થાય છે. તે શિવલિંગની આગળ સુરતા દ્વારા સ્થાપિત સુરવતેશ્વર નામનું શિવલિંગ છે. તેના દર્શનથી મનુષ્યની સર્વ પ્રકારની વિઘ્ન બાધાઓ શાંત થઈ જાય છે તથા તે સદાચારી થાય છે. સુવૃતેશ્વરની પૂર્વ દિશામાં કમલા દ્વારા સ્થાપિત ઉત્તમ શિવલિંગ છે, જેમના દર્શનથી મનુષ્યની સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થઈ જાય છે. ઢુંઢીરાજ ગણેશના આંગણા પાસે વિમલા દ્વારા સ્થાપિત વિમલેશ્વરનું સ્થાન છે. તે લિંગના દર્શનથી નિર્મળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિમલેશ્વરથી ઈશાન કોણના સુરસા દ્વારા સ્થાપિત સુરેશ્વર નામનું શિવલિંગ છે. તેના દર્શન માત્રથી મનુષ્ય દેવતાઓનું સામ્રાજ્ય પ્રાપ્ત કરીને કાશીમાં આવીને મુક્ત થશે. મણિકર્ણિકાથી પશ્ચિમે મરુદ્વતી દ્વારા પૂજિત શિવલિંગ છે, જેના દર્શન માત્રથી મનુષ્યનો ફરી જન્મ થતો નથી. આ પ્રમાણે શિવલિંગોની સ્થાપના કરીને તે બધા એક વર્ષ કાશીમાં રહ્યા. વારંવાર તે વિચિત્ર અને પવિત્ર ક્ષેત્રના દર્શન કરવાથી તેમને તૃપ્તિ થતી ન હતી. મૃકુંડ મુનિ એક વર્ષ સુધી દરરોજ તીર્થયાત્રા કરતા રહ્યા, પરંતુ ત્યાંના સંપૂર્ણ તીર્થોનો પાર પામી ન શક્યા, કેમ કે કાશીપુરીમાં ડગલે ને પગલે તીર્થ છે. એક દિવસ મૃકુંડ મુનિએ મુનિની માતાઓ જે પૂર્ણ જ્ઞાનથી સંપન્ન હતી, મણિકર્ણિકાના જળમાં બપોરે સ્નાન કરીને શિવ મંદિરની પ્રદક્ષિણા કરવા લાગી. તેથી પરિશ્રમના કારણે તે બધી માતાઓ થાકી ગઈ અને મરણાસન થઈને પડી ગઈ. તે સમયે પરમ દયાળુ કાશીપતિ ભગવાન શિવ તરત ત્યાં આવ્યા અને પોતાના હાથેથી સ્નેહપૂર્વક તે બધાના મસ્તક પકડીને એક સાથે કાનોમાં પ્રણવ મંત્રનું ઉચ્ચારણ કર્યું. અધ્યાય 93 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.